આપણી સત્તામાં નહીં કે છે, આપણે આમ કરવું છે તેમ કરવું છે. સત્તા નથી થાય કેવી રીતે? એ તો કરતા છે એવું માની કરતું. મિત્રાભાઈ આવું નથી કહ્યું. મિત્રાભાઈ આત્મા વ્યવહારથી કરતા કહ્યું. શું કહ્યું? વ્યવહારથી કરતા. પણ વ્યવહાર એ જાણે, નિશ્ચય જાણે પછી વ્યવહાર આવે ને. નિશ્ચય જાણે તો વ્યવહાર આવે. એવી ના આવે કેવી? પણ આ તો પહેલેથી વ્યવહાર લઈ શકો. મિથ્યાત્વ છે. નિશ્ચય થયા પેલા નો વ્યવહાર એ બધો મિથ્યાત્વ છે. તમે જે માનો છો તે બધું મિથ્યાત્વ છે એમ મેં કહ્યું એને તો ના ગણ્યું. 1975 ઔરંગાબાદ માં દેખાજો. હા, ઔરંગાબાદ તો આવ્યા ને, ગઈ સાલ પણ આવ્યા. આવશો ને, બહુ લાભ થાય. લાભ થાય. સતત સત્સંગ રહે ને. સતત 8-10 જણા સતત રહે. અને તે બધી એટલે એમાં ત્યાં વાતાવરણ તેનું તે જાતે મળશે. બીજે બધા ઇન્ટેન દાડા થાય છે. આરામદાર જોખમદાર મેં પછી વિચાર કર્યો. આમાં જોખમદાર કોણ છે? આ જસ કોનો? કરનાર. કરનાર નો જસ છે કે કરાવનાર નો જસ છે? કરાવનાર. આ બધા પૂંચારીઓ છે. કરનાર નો જસ મળે છે. કરનાર દાદા જ કરનાર, દાદા જ કરાવનાર છે ને આપણે. આમ તો દાદા જ બધું કરાવનાર. દાદા જ બધું કરાવનાર. દાદા તો મુખ્ય વસ્તુ છે. પણ મહાત્માઓ ખરા? મહાત્માઓ ના પુણ્ય ખરા. પુણ્ય બહુ જોર કરે એના. પુણ્ય જોર એ તો ખરું. તેના આયા તો તમે પેલા 9 જગ્યાઓ ખાલી છે. ઉમેદવારી નોંધાવી. ઉમેદવારી નોંધાવીએ આખો દાડો. રાત દાડો એ જ ભાવના થાય છે. ૨૦-૧૯૭૭ દાદા દરબારે બરોડા. ના હશે ત્યારે આપડે શું કરીએ? આપડે મતાવ્યું હોય એટલે ના હશે તો હશે કરાવી લેવું પડે ને. આ કરવી પડે. ના તો હાથે છે સારું. સત્તા હોય ને તો ઉપયોગ ના કરે તો સારું કહેવાય ને. સત્તા થાય એટલે ખરે. મતાવે છે જોયું ને જાતે જાતે. વિચાર કરીએ એનો પદ્ધતિ બધા થાય છે. શાંતિ ની વિચારીએ તો ઉપયોગ એટલે જાગૃતિ પૂર્વક બધું જાગૃતિ. અમારા સત્સંગ કરતી જે બોલીએ તે બધું અમને દેખાય એટલી જાગૃતિ પૂર્વક. શબ્દ શબ્દ વ્યવહારમાં બોલીએ છીએ તો કેવું હોય છે? ફળ ફળ ફળ નીકળી જાય વાણી. એ જાગૃતિ ચક્કર રાખી હોય ને ખરું કહેવાય. રહે રે જ્યાં સુધી પેલા કચાય વાંધે છે ને એ લોકોનું રહે રે નીકળી જાય. બધું ગમે એવું નક્કી કર્યું કે નથી બોલવું આવું તો એ બોલી જાય. નથી કોઈ મૌન પકડ્યું તો જરા વાણીનું બળ ઓછું થાય. પણ નીકળે ત્યાર પછી એવું નીકળી જાય. તમારે ના કાઢવું ના બોલવું તો બોલી જાય. તમને અનુભવ થાય કોઈ વખત કોક વખત થાય મહિના માં એકાદ વખત ના, પણ આપડે નક્કી રાખવું છે કે મારો ઉપયોગ પૂરો બોલવું છે. પછી ના બેલાય તો પેલો અડસઠ ટકા કર્યો છે, નિશ્ચય રાખવો છે. નિશ્ચય તો રાખવો છે. ભાઈ આવે સર, કેમ ઉપયોગ પૂરો હોય છે? ટ્રેન ઉપર છે, પાટા પર ચાલતો હોય, પાછળ જોઈ જોઈને ચાલે, પાછળ જોઈ જોઈને ચાલે, ફરી ઘડી ઘડી આમ ડ્રાઇવિંગ કરતો હોય. નીકળે એ તો બહુ બહુ પુષ્કળ જાગૃતિ. આ વિચાર આવેલો દાદા, ડ્રાઇવિંગ કરતી વખતે એટલી જાગૃતિ રાખવી પડે છે. એ વિચાર આવેલો કે એટલી જાગૃતિ જો આમાં હોય, એટલી જ જાગૃતિ જો વ્યવહારમાં આવી ગઈ ને, તેના બધું ડ્રાઇવિંગ બાઇક બધું ચિત્ત શુદ્ધિ કરનારું છે. ચિત્તની શુદ્ધિ કરનારું છે. એકાગ્રતા છે, એકાગ્રતા અધ્યાત એકાગ્રતા રાખી તું એકાગ્ર કરવા પણ શીખી નહીં. ડ્રાઇવિંગ ભાઈ તારા દર ને એકાગ્ર રહેશે ને, તારા તો રહેશે ને એકાગ્ર નથી રહેતું. બહુ ઊંચા માણસ ના લેવલ, લેવલ ના ઊંચા માણસ થી ડ્રાઇવિંગ ના થાય પછી. બહુ ઊંચા લેવલ ના નીચે જરા નીચેરો માણસ હોય ને, નીચલા ધર્મ તારે ડ્રાઇવિંગ થાય. એ કેવી રીતે દાદા, કે એનું કારણ શું હશે? એટલા બહુ ઊંચી કક્ષાના માણસ થી ડ્રાઇવિંગ ના થાય એનું કારણ? એનું બહુ જાગૃતિ વાળા બહુ સારું લાગે. બહુ જાગૃતિ અને બુજાગૃતિ આ તો શોખ વાળી જાગૃતિ હોય તેને ચાલે. શોખ વાળી જાગૃતિ અને બહુ ઊંચી જાગૃતિ વાળા શોખીન ના હોય કોઈ. એટલે શોખ હોય એટલે જાગૃતિ પોતાય. શોખ હોય એટલે જાગૃતિ શોખ ના આધારે રહે છે. શોખ ના આધારે પણ આ તો આજીવિકા માટે જે ડ્રાઇવિંગ કરે છે એ લોકો તો એ લોકો રાખવી તો પડે છે જ ને. આજીવિકા માટે ડ્રાઇવિંગ કરવી પડે છે. આજીવિકા એ શોખ જ કહેવાય, એ શોખ જ કહેવાય. આવી આજીવિકા હંમેશા શોખ ની લાઈન હોય છે. શોખ ની લાઈન તો જે ઇન્ટરેસ્ટ પૂરું કામ કરે ને ના કરે. બહુ જાગૃતિ હોય ડ્રાઇવિંગ ના થાય. ડ્રાઇવિંગ થાય શોખ જ થાય. ઉપયોગ પૂર્વક આત્મા સ્વભાવ શું છે? એવો કઈ નિયોગ નહી રહે. નકામ હો જાય બધું. એમાં ઇન્જિન ચલાય ચલાય કરો છો, ખાવા પીવા નાખ નાખ કરો કરો છો, બસ બીજું કશું એમ પટો આવતા આખો દાડો પેટ્રોલ લાવવાની ધમાલમાં ધમાલમાં કરો, પેટ્રોલ લાવી લાવી રેડ રેડ કરો, સ્ટીલ રેડ કરો, આ પટો હાલવો જોઈએ ને, ઇન્જિન તો ચાલુ જ છે. જય સચિદાન સચિદાનંદ સચિદાનંદ સચિદાનંદ. બધાને જે પ્રશ્ન પૂછ્યો છે લખો ને, લખીને કાગળ. આ દેહ ત્રણ પ્રકારે છે, સ્થૂળ છે, સૂક્ષ્મ છે, કારણ છે, કારણ દેહ. એનો હકીકત શું છે એ સમજાવવા માંગે છે. તો પછી સમજ પડી ને, આ સ્થૂળ દેહ તો જે આંખે દેખાય છે ને, ડાક્ટરો કાપે છે, જેટલો ભાગ કપાય છે કરે છે, એ બધો સ્થૂળ દેહ છે. કેવો છે? સ્થૂળ. આંખે દેખાયો, દૂરબીનથી દેખાયો, સમજે ને, આંખથી ના દેખાયો, દૂરબીનથી દેખાય, પણ દૂરબીનથી દેખાયો આ દેહ હરમે છે, એ બધો સૂક્ષ્મ ભાગ, સ્થૂળ ભાગ છે, એ બધો સ્થૂળ ભાગ છે. સૂક્ષ્મ દેહ શું કામ કરે છે? આપણે ખાવાનું ભાઈએ છીએ ને, તે બધું પચાવવાનું, કરવાનું, ઉપર લઈ જવાનું, નીચે લઈ જવાનું. તમે રાત્રે ખાઈને હોઈ જાઓ તો તમે કઈ ધ્યાન નથી રાખતા, તો પણ બધું સૂક્ષ્મ દેહ બધું કામ કર્યા કરે. એને ઇલેક્ટ્રિકલ બોડી કહેવાય છે. શું કહેવાય છે? ઇલેક્ટ્રિકલ બોડી. ક્રોધ માન માયેલો થાય તે સૂક્ષ્મ દેહનું કારણ છે. સૂક્ષ્મ દેહનું ક્રોધ માન માયા લોભ થાય છે ને બધા, એ સૂક્ષ્મ દેહ નું કારણ છે. હવે એ સ્થૂળ સૂક્ષ્મ ના થી જે ઉત્પન્ન થયું ઊંધું, એ કારણ, કારણ શરીર કોઝિસ થાય, કારણ શરીર બંધાયા કરે, કારણ શરીર. હા, ક્રોધ કર્યો એટલે કારણ શરીર ઉત્પન્ન થાય, લોભ કર્યો એટલે કારણ શરીર ઉત્પન્ન થાય. એ કારણ શરીર ઉત્પન્ન થાય તો આખી જિંદગીમાં મળતી વખતે કારણ શરીર છે, કાર્ય શરીર થઈ જાય. એનું એ કારણ શરીર સ્થૂળ દેહ રૂપે થઈ જાય, સ્થૂળ ને સૂક્ષ્મ રૂપે થઈ જાય. સૂક્ષ્મ તો એક જ જાતનું હોય છે, પણ આ સ્થૂળ રૂપે થઈ જાય. તર કારણ શરીર છે તે કાર્ય શરીર થઈ જાય બીજા અવતારમાં, ફરી પાછું પછી કારણ શરીર ઉત્પન્ન થાય. કારણ શરીર રાગ દ્વેષથી થાય છે, ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષથી થાય છે કારણ શરીર. બરોબર ને? ધર્મ દુનિયામાં બે પ્રકારના ધર્મ હોય, એક આત્મા પરમાત્મા નો ભેદ સ્વરૂપે ઓળખવા. શું? આત્મા અને પરમાત્મા ભેદ સ્વરૂપે, એટલે હું અને ભગવાન બે જુદા છે એવી રીતે ઓળખવા, એક પ્રકારનો ધર્મ છે. અને બીજો પ્રકારનો ધર્મ એવો છે કે આત્મા એ જ પરમાત્મા છે એવું ભાન થાય, તો બીજી પ્રકારનો ધર્મ, સાચો ધર્મ કહેવાય. ત્યાર પછી મુક્તિ મળે. આત્મા એ જ પરમાત્મા છે એવું ભાન થાય ત્યારે મુક્તિ મળે. અને આ જે આત્મા પરમાત્મા જુદા છે ત્યાં સુધી પુણ્ય બંધાય, પાપ બંધાય, પુણ્ય બંધાય, પાપ બનાય, કારણ શરીર ઉત્પન્ન થયા કરે, ભટક ભટક ભટક ભટક ભટક અનંત અવતારથી ભટક ભટક કર્યા કરે. ભગવાન જુદા, હું જુદો કહે. ખરી રીતે ભગવાનને તમે એક જ છો, પણ તમને સમજણ પડતી નથી એટલે મેળ પડતો નથી, કોઈ સમજાવનાર મળતો નથી. એક છે એવું સમજાવનાર મળે, એક છે એવું ભાન કરાવતો ચાલે ને? આ તો જુદો જ લાગે છે ને ભગવાન તો, નથી લાગતો? હે, હા, તમારી નબળીઓ છે માટે તમે જીવ સ્વરૂપે છો, અને ભગવાન નામ નબળી નથી એટલે ભગવાન સ્વરૂપે છે. નબળી જશે તો પછી ભગવાન સ્વરૂપે સાક્ષાત્કાર રહેશે નિરંતર. ફૂલ સુખ માં કારણ સમજાયું તમને? બરોબર. હવે બીજું કઈ પૂછવું પૂછો, જેટલું પૂછવું એટલું. આજે અમે સાંજે 7 વાગ્યા સુધી છે, જેટલું પૂછવું એટલું પૂછજો. જ્ઞાની પુરુષ ભેગા ના થાય, બીજું બધું જાણવું થાય. જ્ઞાની પુરુષ એટલે મેં કશું જાણવાનું જેને બાકી ના હોય અને શાસ્ત્ર નું ના હોય, ખરેખર પોતાના અંદર ની વાણી હોય, તો આપણે સમજાય એવી વાણી હોય. શાસ્ત્ર ની વાણી તો પરિભાષા કહેવાય, એ તો કઠણ હોય વાણી સમજવાનું, અને આ તો સરળ સમજાય એવી વાત હોય. કારણ છે તો બાપજી આપોઆપ જ ઉત્પન્ન કરે છે એવું થયું. હા, માટે જે પૂછવું એ પૂછજો. સાંજે 7 વાગ્યા સુધી છીએ. ભાઈ વાલજીભાઈ, વાલજીભાઈ એમનો પ્રશ્ન છે, તો એ પ્રશ્ન ધર્મ ને અંગે નથી, પણ એક આશ્ચર્ય થયેલું છે. શું આશ્ચર્ય થયું છે કે એમના ભાઈ આફ્રિકામાં ગુજરી ગયેલા. મરણ પછી 9 દિવસ અત્રે આવીને તમારે ત્યાં રહી ગયેલા? હા, શરીર શરીર હાથે પહેલે દિવસે એમને પૂછેલું ત્યારે કહેલું કે હું અઠવાડિયું રોકાવાનો છું એમ. બરોબર, એ બની શકે કારણ કે સૂક્ષ્મ દેહ છે. સૂક્ષ્મ દેહ ને કારણ દેહ, જ્યાં સુધી કારણ દેહ ને કાર્ય દેહ ન મળે એ પાછો ટાઈમિંગ મળે તો જ મળી જાય. અને કોઈક ને કેટલાક ને નથી મળતો, ઘણા ખરા લોકો તો મળી જ જાય. એ જીવાત્મા એ સૂક્ષ્મ દેહ માં પ્રવેશ કરેલો? હા, એ સૂક્ષ્મ દેહ, સૂક્ષ્મ દેહ ને કારણ છે દેહ સાથે. એક શુદ્ધ દેહ એકલો જ નહીં, બીજું બધું એનું પાયા સામાન. આફ્રિકા ગુજરી ગયો, આફ્રિકા જે એક્સપાઇર થઈ ગયા, એ જે અહીં આવી ગયો ઇન્ડિયામાં, 2 કલાકમાં બરોબર છે. પણ બધું હવે તો જેમ નજરો એ રીતે એને વાત કરી, બધી જોની વાતો જીતો બધું, અને એને કહ્યું અઠવાડિયું રોકાવાનું છું, અને એ ડીડ ધેટ વે, અને અઠવાડિયું પ્રમાણે એને વ્યવહાર કર્યો. પણ ઇન ધ બોડી ઓફ હિઝ વાઇફ, એની પોતાની પત્ની ને સમજાયો. પણ મને શંકા રહી ગઈ, સદા ભૂત થયું છું. ના ના, ભૂત નથી. ના, એટલા માટે ના, એટલા માટે હું ભણતો હતો તે વખતે 9મા ધોરણમાં, એટલે મને બહુ તેના ગભરાટ થઈ ગયો કે આ સાથે બધું બોલે તો શું. એમને યોની ની જગ્યા ના 8 દિવસ બાકી છે, એટલે પોતે અહીં મુકામ. હવે એ 8 દિવસ સમજે યોની માં જવા માટેના દિવસો વચ્ચે અંતર હોય છે, મરી જઈને તરત જ ના જન્મે. ના, ઘણા ખરે તો તરત જ જન્મે. અમુક જ માણસો ને જગ્યા ના મળી આવે. એટલે કે થોડોક રોકાય ખરો વચ્ચે. અપવાદ મારે જે પૂછવાનું એ પૂછવાનું ના, તે એને 8-9 દાડા નહીં મળે એવું હોય, એટલે હવે પોતે ભૂત નહીં ને, પ્રેત નથી એ. પોતે પ્રેત હોય તો દુકાન દુઃખ દેવા માટે આવે. ના તો પણ બહુ એમ કે તો આઈ અને પોતે ખોરાક ખાવા જોઈએ, એટલે એના વાઈફ નામ પેસી ગયા. પોતે ખોરાક તો જોઈએ હંમેશા, જ્યાં સુધી દેહ સંસારી છે ને ત્યાં સુધી આ શરીર ના હોય તો ખોરાક જોઈએ, ખોરાક જોઈએ, એટલે કોકના પેસે તો જ ખવાય, નહીં તો ખવાય નહીં. એટલે મારે જે પૂછવાનું હતું, તે જીવ એમ કે બોડી જુદું પડી ગયા પછી, મરી ગયા પછી એ જીવ ગમે ત્યારે બીજામાં પ્રવેશ કરે એમ, કરી શકે. એટલે વચ્ચેનો ટાઈમ રે ખરો. હા, તેમ તે સેકન્ડ બીજે જન્મે નહીં, પ્રવેશ ના કરે. ભૂખ લાગે નહીં ક્યાં જાય? બરોબર છે, ભૂખ લાગે જાય ક્યાં? ભૂખ ભૂખ ભૂખ તો નિરંતર લાગ્યા જ કરવાય, જ્યાં સુધી મુક્તિ ના થાય, જ્યાં સુધી મુક્તિ ના થાય ત્યાં સુધી ભૂખ લાગ્યા જ કરવાય. એટલે જીવ સૂક્ષ્મ ને કારણ દેહ માં જ ગયેલો ને, સૂક્ષ્મ ને કારણ આ ફૂલ દેહ બારી ગયેલો ત્યાં, પણ સૂક્ષ્મ દેહ ને કારણ દેહ દેવ સાથે દેહ. હવે જીવ જે આવ્યો, શરીર તો આવ્યું નથી, શરીર તો આવ્યું નથી, જીવ જ આવ્યો, પણ બધી વાતો પણ લઈને આવ્યા. આખા એનો જે 10-4 વર્ષ તો આપણે રહ્યા ને, તે બધી વાતો મારી સાથે ફ્રી હી ટોક મી લાઈક માય ફ્રેન્ડ, બધી બધી એટલે બધી વાત જાણી જીવો. હા, બધું બધો હાથો બધો બધું હાથો કરો, પણ મને દેહ નથી, ફક્ત ફૂલ દેહ નથી, વાણી બોલવાનું સાધન નથી. ફૂલ દેહમાં આ સૂક્ષ્મ દેહમાં વાણી બોલવાનું સાધન નથી, એટલે કોઈના ઉતરી અને એની મારફત એ બોલે. બરોબર, હવે એટલે સુધી મારફત બોલે કે પેલો અંગ્રેજી ભણેલો હોય ને ભાઈ છે, અંગ્રેજી ના ભણેલી હોય તો ભાઈ અંગ્રેજી બોલે. આપણે આ એવું થયેલું, આ એવું થયેલું, જે બધું બોલતો હતો આપણે વાત જ કરે. મારા બ્રધર તરીકે વાત, એટલે આપણે ખબર પડે કે આ ભાઈ નથી બોલતો, ભાઈ અંગ્રેજી ભણે, ભાઈ બોલે બધું. 9 દિવસ કોઈને હેરાન નથી કર્યા, એ પ્રેત ના કહેવાય. બાબો બાબો ચંદુ ચંદુ ચંદુ કર્યા કરે એટલે એને અસર થઈ જાય, હું ચંદુ છું. આ ભ્રાંતિ ની અસરો બધી કાયમ, આ મામો થાય, આ કાકો થાય, બધી ભ્રાંતિ ની અસરો પાડી પાડી કરે છે, એટલે ભ્રાંતિ પછી ખસતી નથી. બાકી પોતે જ પરમાત્મા છે. આત્મા માટે શું કરવું પડે? એ સ્ટેજે જવા માટે શું કરવું પડે? એ સ્ટેજે જવા માટે શું કરવું પડે? એ સ્ટેજે જવા, કયા સ્ટેજે જવું છે? પરમાત્માની જે આપ વાત કરો છો, પરમાત્માની જે વાત કરો છો, પરમાત્મા એના માટે તો જ્ઞાની પુરુષ ની પાસે કૃપા પ્રાપ્ત કરવી જોઈએ. કે કોતો પ્રાપ્ત જ્ઞાની પુરુષ પાસેથી જો ધીમે ધીમે જવું હોય તો એની પાસે આજ્ઞા લેવી જોઈએ. કૃપા પાત્ર કરે તો એને એ પદ બની જાય, અને નહીં તો આજ્ઞા લે તો ધીમે ધીમે ધીમે ધીમે ધીમે જેને બહુ ઉતાવળ ના હોય, હજુ હજુ રસ રહ્યા હોય અહીંયા આગળ, ઇન્દ્રિયોના રસ ભોગવવાની ઈચ્છાઓ રહી હોય, બધી સંસારની ઈચ્છાઓ રહી હોય તો ધીમે ધીમે જાય. તો અને જેને આ સંસારમાં સુખ સુખમાં દુઃખ લાગ્યા કરતું હોય, સુખે ના સહન થતું હોય, તો પછી એ મુક્તિ નો અધિકારી થઈ ગયો. તો જ્ઞાની પુરુષ પછી આપી દે એને મુક્તિ, કારણ કે પોતે તરણ તારણ થયેલા, પોતે તૈયાર છે ને અનેક લોકોને તારવાના સમજ છે. તો પછી પેલી વ્યક્તિને બહુ કઈ દાખલો કરવાની જરૂર રહેતી નથી, જો મુક્ત રાજ્ય થઈ જાય બાપજી તો પેલી વ્યક્તિને દાખલો કરવાની જરૂર રહેતી નથી. શું કે છે ભાઈ? ગુરુ કૃપા થઈ જાય તો પછી મહેનત ઓછી કરવી પડે. મહેનત તો બધી પેલી બધી નકામી જવાની મહેનત. અત્યારે તમે જે મહેનત કરો ને એ તો બધું વગર કામ નો મહેનત નકામી જવાની, સમજ પડે ને? આ તદ્દન નકામી જતી નથી, પણ જે કલાક નો કામ થાય ને તેને બદલે આખું વર્ષ બગડે. અને માથે હોય ઉપર ગુરુ કે જ્ઞાની પુરુષ હોય તો આપણને જ્યાં સુધી એ પોતે ગયા છે ત્યાં સુધી લઈ જાય, જ્યાં સુધી એ ગુરુ ગયા હોય ત્યાં સુધી આપણે લઈ જાય. અને જ્ઞાની પુરુષ તો ઠેઠનું જ ગયેલા હોય, કારણ કે જ્ઞાની પુરુષ એ દેહ ના માલિક ના હોય. હવે આ દેહ ના માલિક નથી, આ જે દેહ છે એના માલિક અમે નથી, આ વાણી જે છે તેના અમે માલિક નથી. આ વાણી જે બોલે છે ને એ ટેપ રેકર્ડ બોલે છે. શું બોલે છે? હા, અમે બોલતા નથી. હજુ તો પૂછો કે એમાં થોડું ફેર છે. અહીંયા આગળ આવો. આ તમે અન્વય પણ પૂછ્યું છે ને, અન્વય પણ અતિરેક ના જોઈએ, વ્યતિરેક વ્યતિરેક પણ અને અન્વય પણ એ વ્યતિરેક પણ એટલે આત્માની હાજરી થી ઉત્પન્ન થતા ગુણો. વ્યતિરેક વ્યતિરેક ગુણો કેવાય, આત્મા છે તો આ ગુણો ઉત્પન્ન થાય છે. એટલે ક્રોધ માન માયા લોભ એ આત્માના પોતાના ગુણો નથી, એ અન્વય ગુણો નથી, એ વ્યતિરેક ગુણો છે. કેવા છે? વ્યતિરેક ગુણો. એટલે એ તમારે જ્યાં સુધી આત્માનું ભાન ના થાય ત્યાં સુધી એ ગુણો રહે, પણ ભાન થયા પછી એ ગુણો જતા રહે. વ્યતિરેક ગુણો એટલે કેવું કે આપણે અહીંયા આગળ અહીં બગીચામાં છે તે પથરાહારા કરીને આરસપણા નખાયા હોય, અને પછી બે વાગે આપણે બધા નીકળીએ ઉઘાડે પગે, તો પથરામ કઈ અસર થાય આપણને? એટલે પછી તમે કહો કે આ પથરા ગરમ કેમ ગલાયા? અહીંયા આગળ પથરા ગરમ નથી કરાયા. એ તો પછી અમે કહીએ કે ભાઈ આ તો સૂર્યની હાજરીને લઈને આ ઉત્પન્ન થયો છે ગુણ. એ સૂર્ય નહીં હોય એમણે તો આતા એવા જેવા થઈ જશે, ઠંડા સ્વભાવના છે. શું છે? એટલે સૂર્યની હાજરીથી પેલા ગરમ થયા છે. એ રીતે આત્માની હાજરી થી આ ક્રોધ માન માયા લોભ, બાકી ક્રોધ માન માયા લોભ આત્માનો ગુણ નથી, વ્યતિરેક ગુણ છે. કેવો છે? તમે સમજાવ્યું એ વાત? વ્યતિરેક ના અન્વય ગુણો, અન્વય ગુણો પોતાના ગુણો છે. એ આત્માના પોતાના ગુણો તો અનંત ગુણ નું ધામ છે. જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત સુખ, બધા કેટલાક ગુણો છે એના આત્માના. બીજું તમારો પ્રશ્ન આ થઈ ગયો? પ્રશ્ન ખુલાસો થઈ ગયો? વ્યતિરેક ને અન્વય પણ શામાં વાંચેલું તમે? પછી બીજું વાક્ય, સાંખ્ય યોગ કેવી રીતે પ્રાપ્ત થાય એવું તમે પૂછ્યું છે ને? સાંખ્ય ને યોગ. હવે મહારાજે સાંખ્ય ને યોગ બે ભેગું કર્યું છે. આખો જે ધર્મ આખો સંપ્રદાય છે એ સાંખ્ય ને યોગ ઉપર મૂકેલો છે. એકલું સાંખ્ય હતું તે એક પાંખ વાળું હતું, તો ઉડતું ઉડી શકાતું નતું. મારા બે બંને પાંખે ઉગાડી. અને સાંખ્ય ને યોગ, યોગ વગર માનસિક પૂજા વગર આગળ વધે એટલે માનસિક પૂજા ભગવાને મહારાજ ગોઠવી પડી, ગોઠવી છે ને, એવી સરસ ગોઠવી છે. ગોઠવણી કેવી સારી કરી છે. સાંખ્ય એ છે તે જ્ઞાન કરીને, જ્ઞાન જાણવું જોઈએ. શું જાણવું જોઈએ? દેહ ના ધર્મો, મન ના ધર્મો, બુદ્ધિ ના ધર્મો, આત્મા ના ધર્મો, એ બધા જાણવા જોઈએ. શું સાંખ્ય કહેવાય? અને યોગ, યોગ વગર સાંખ્ય પામી શકે નહીં. માટે યોગ એ માનસિક પૂજા કે જેના આધારે તમે ચડવા માંગો છો, એનો આધાર ન લેવો પડે, અવલંબન લેવું પડે. મહારાજ નું અવલંબન લેવો અહીંયા આગળ તો બરાબર, તો આગળ કામ વધે. પ્રશ્ન થઈ ગયો ખુલાસો તમારો? ના થયો તો ના કેજો, હાથ વગેરે શું કહેવાનું? પછી બીજો પ્રશ્ન છે, પ્રેમ અને ભક્તિ બે માં ઉત્તમ કયું, એવું કહેવા માંગો છો? પ્રેમ કોને કહો છો તમે? પ્રેમ ભગવાન ને વિશે પ્રેમ રાખો કે ભગવાન ને વિશે પ્રેમ? આ સંસારી પ્રેમ ને નહીં. ના ના, એ આ બધો આધ્યાત્મિક પ્રશ્નો છે બધા. ભગવાન ને વિશે પ્રેમ હોય તો જ ભક્તિ ઉત્પન્ન થાય, નહીં તો પ્રેમ ના હોય તો ભક્તિ જ ના થાય. સમજ ને? આમ તો આમ મૂર્તિ ધુએ કરે, મૂર્તિ ના એ નવડાવે કરે, પણ કશું ભલીવાર ના હોય. પ્રેમ હોય તો ભક્તિ થાય, નહીં તો ભક્તિ જ ના થાય. આ સમજ ને? ભગવાન પ્રત્યે પ્રેમ હોય તમને, ના સમજાય ના કેજો. હા, તમને તો પ્રેમ લક્ષણ આ ભક્તિ જુદી કેમ પાડી છે? પ્રેમ લક્ષણ ભક્તિ એ પ્રેમ એક સાચી ભક્તિ છે. પ્રેમ લક્ષણ ભક્તિ ને સાચી ભક્તિ જ એ છે. બાકી આમ નામ તમે છે તે ત્યાં આગળ મૂર્તિ ના છે તે નવડાવો કરો, બધું કરો, પણ એનો કોઈ પ્રેમ ના હોય તો કઈ ભલી વાર નહીં આવે. તમે મહારાજ નો દર્શન કરશો, મને પ્રેમ નહીં, ઉછાળો નહીં આવે, ઉલ્લાસ નહીં આવે, ત્યાં સુધી કશું કામ લાગશે નહીં. મારું તો એવું માનવું છે કે ભક્તિ થી ભગવાન ભક્ત ને આધીન જતા નથી, ભક્ત ભગવાન ને આધીન રહેશે. ઠીક છે. એમ કે છે કે ભગવાન ભક્ત ને આધીન રહે છે, એવું મારું માનવું છે. ભક્ત ભગવાન ને આધીન રહે છે ભક્તિ થી. ભક્ત ભગવાન ને અધીન રહે છે ભક્તિ થી, એવું મારું માનવું છે. હા, પણ ભક્તિ ઉત્પન્ન ના થાય ને. અને પ્રેમ થી ભગવાન ને ભક્ત, ભક્ત ને અધીન ભગવાન રહે છે. ના, પણ પ્રેમ હોય તો ભક્તિ ઉત્પન્ન થાય. પ્રેમ વગર ની ભક્તિ એ ભક્તિ જ ગણાય નહીં. આપણે પ્રેમ હોય, ભાવ હોય તો જ એ ભક્તિ ઉત્પન્ન થાય, ને ભક્તિ જ થાય નહીં. પહેલી શરૂઆત ભક્તિ ના થાય. આ છોકરા ને લઈ જાય ને, એમને પ્રેમ જવાની ઉછાળો ના આવે ત્યાં સુધી ભક્તિ થાય નહી. પ્રેમ તો મુખ્ય વસ્તુ છે. ભગવાન ની સાથે પ્રેમ એ જ ખરી ભક્તિ છે. ખરી ભક્તિ કહી દે કે ભગવાન સાથે પ્રેમ. પછી ભક્તિ ના થઈ વખતે એના મૂર્તિ, મૂર્તિના એ ના થયું, નવડાવે દોડાવે ના બની તો વાંધો નહીં, પણ પ્રેમ હોય અખંડ તો કામ કાઢી નાખશે. તમારે પૂછવાનો પ્રશ્ન તો ખુલાસો થતો નથી. એમ કે એમને મનને સમાધાન ના થયું એમ. હા, થયું નથી. તમે ઊંચાવું કેમ કરો ને અહીંયા ખુલાસો? પ્રેમ લક્ષણ ભક્તિ ને પ્રેમ લક્ષણ ભક્તિ અલગ પાડી છે. એક જગ્યાએ પ્રેમ લક્ષણ ભક્તિ એટલે કઈ અલગ પાડી છે, એ ભક્તિ નું સ્વરૂપ જુદું કહ્યું છે. અલગ પાણી એટલે ખરી ભક્તિ જે છે પ્રેમ લક્ષણ ભક્તિ. બીજી ભક્તિ શા માટે ગોઠવી? આ ભક્તિ, આ ભક્તિ પ્રેમ લક્ષણ નથી ને. બધી ભક્તિ ભક્તિ ગણાતી નથી. એનું શું કારણ છે? ભક્તિ તો કરે છે માણસ. એક કલાક છે ને ત્યાં આગળ ભગવાન ને મંદિર માં જઈ અને પૂજાઓ ભણવા માંડ્યો, બીજું બધું બોલવા માંડ્યો, પણ એનું ફળ મળે છે ભક્તિ નું ફળ. પણ જો પ્રેમ પ્રેમ સહિત હોય, પ્રેમ લક્ષણા હોય, તો એનું ફળ તો હોય જ મળે. જો ભગવાન જાતે હાજર હાજર થાય એવી છે પ્રેમ લક્ષણા, એ તો બહુ ઊંચી ભક્તિ. તમને કઈ ભક્તિ છે? પ્રેમ લક્ષણા છે કે પેલી છે? પ્રેમ કોનું નામ કહેવાય? ભગવત પ્રેમ કોને કહેવાય? નામ કહેવાય કે જે આપણને આખો દિવસ ભૂલાય જ નહીં. શું કહે? હા, રૂપિયા ગણતી વખતે યાદ રહ્યા કરે. આ તો રૂપિયા ગણતી વખતે ભૂલી જાય કે ના ભૂલી જાય? ભૂલાય કે ના ભૂલાય? ના, તો લક્ષ્મી ઉપર પ્રેમ વધારે છે માટે ભગવાન બોલે. અને છોકરો પડ્યા વખતે ભૂલી જાય, કારણ કે તે વખતે મોહમાં મૂર્છામાં પડ્યા હોય તો ભગવાન ભૂલે. હજુ તમારે ખુલાસો થયો નથી, બોલતા નથી તમે. ક્ષેત્ર ક્યાં છે એ તો મને ખબર નથી. એ ક્ષેત્ર યજાનંદ સર એ કોને નૈમિષારે કે છે એ મને ખબર, કારણ કે અમારી પાસે આ ના થયા આવું. ભગવાનની ભક્તિ કરો છો, બધું કરો છો, પણ એક જ ફેરો છે તે સાચો ધર્મ પ્રાપ્ત કરો ને, તો એમ બહુ ફળ મળે. હવે સાચો ધર્મ પ્રાપ્ત કરવાનું શું સાધન? શું નામ આપનું? મગનભાઈ. મગનભાઈ, મગનભાઈ. હવે કોઈ કે છે અહીંયા આ બધી સભા એમ કે મગન મેળા માં અક્કલ નથી, તો તમે અસર થાય ખરી? અહીંયા બધી સભામાં કોઈ બોલ્યો મગન મેળા માં અક્કલ નથી, તમને અસર થાય? અસર થાય ને? થોડા અંશે થાય. શું થાય? થોડા થાય, પણ થોડીક જ થાય છે એમ કે છે. થોડીક અસર થાય એમ કે છે. થોડી અસર થાય છે ને? એ અસર થાય ને? એ અસર થાય તે આપણું મય ધ્યાન બગડી જાય. શું બગડી જાય? નલાયક માણસ અહીંયા આગળ વગર તો અમને મારી આપણું નુકસાન કરે છે, આમ કરે છે, તમે સર પડે ને? એટલે ધ્યાન બધું બગડી જાય. હવે અહીં ભગવાને શું કહ્યું છે કે હમણાં માણસ બોલે છે મગનભીના નામ પર, સમજ પડે ને? તો તમને નામનો મોહ હોય, મોહ છે નામનો તમને? હા, નામ હવે ખરી રીતે એ માણસ નિમિત્ત છે. શું છે? નિમિત્ત. અને તમારો જ કર્મ નો હિસાબ બોલી રહ્યો છે. શું બોલી રહ્યો? તમારો હિસાબ છે ને ત્યાં બોલી રહ્યો. પૂર્વભાવ નો તમારો હિસાબ જે છે ત્યાં બોલી રહ્યો છે, તે હિસાબ તમારો છે અને એ બોલી રહ્યો છે નિમિત્ત છે. હવે તેમાં તમે એવું સમજો કે આ નિમિત્ત છે, મારો જ હિસાબ છે, માટે મારે શાંતિપૂર્વક એના મનનું એના માટે ખરાબ વિચાર નહીં લાવતો, શાંતિપૂર્વક સહન કરી લેવું પડે, તો કામ એ ધર્મ બહુ ઊંચો. ગજવું કાપે તોય મનમાં એમ લાગવું છે કે નિમિત્ત છે, આનું ના કાપ્યું, આનું ના કાપ્યું, મારો ભાઈ કઈ છે આવી ગયો, એ પણ નિમિત્ત જ. નિમિત્ત છે એ વિચારો, એ પછી એનું ફળ એ ભોગવશે. પણ તમારે તો અત્યારે હિસાબ તો ગજું કપાવડાવું છું ને કુદરત ને, ત્યાં કુદરત તમારે ભેગો કરી આલે અને કે આ જ ગજું કાક, હા તેરી બાજુ 200 રૂપિયા થયા, 5000 થયા, બાજુ 5000 કપાવડાવે, તમને ખબર પડે ને? અને ત્યાં તે વખત તમને નિમિત્ત છે એવું રે. નિમિત્ત છે એવું રહે તો તમને અહીં મનમાં ઉગ્રતા ના ઉત્પન્ન થાય, એના માટે ભાવ બગડે નહીં તમારા, સમજ પડે ને? અને ભાવ બગાડીને તમને શું ફાયદો થવાનો? એ લઈ ગયો તમને ભાવ બગાડીને માથા ફોડી, એનો અર્થ શું છે? કઈ છે ખરો અર્થ? તમને કેવું લાગે છે? બરાબર એવું કરશો? એકાદ એકાદ આવું કરશો? પ્રયત્ન થાય પ્રયત્ન થાય, પ્રયત્ન થાય કે છે. હા, પ્રયત્ન થાય એટલે તમે નક્કી કરો તો થઈ જાય, નક્કી કરે તમે થઈ જાય. શું અહી કૃષ્ણ હોય અને મહાવીર હોય, બધા ત્યાં હાજર થઈ જાય. સહેજે આનંદ, એ સહેજ આનંદ. કેવું? સહેજ આનંદ, સહેજે આનંદ. જેનો આનંદ જાય નહીં ગોજાળે, સહેજે આનંદ. સહેજ કશું બહારની વસ્તુ મળે સિવાય આનંદ ન. બહાર થી ગાળો મળે તો એ આનંદ માં, અને તમે તો ગાળો મળે છે. એટલે ભેદ પડ્યો ને મારે, થઈ ગયા તમારા પ્રશ્ન બધા ખુલ્લા થઈ ગયા. બીજા લખી લાવો, જેટલા લખી અટકો. જે મહારાજે કહ્યું છે કે આ મારી આજ્ઞા પાડજો, ત્યાં ખર્ચો રાખવો પડે ને, ખર્ચો રાખો છો પછી તો નથી પડાતી. દરેક વસ્તુ તો ના દરેક વસ્તુ ના પડાય ને, દરેક વસ્તુ ના પડાય. જય સત્યનારાયણ. આવી ગયું હમણે, હમણાં આવ્યું. અરે આવી ગયું તો કાર ના ભાઈ પૂછે છે કે આ જ્ઞાન આપીને જ્ઞાન પ્રાપ્તિ કેવા ટાઈમે ને કેવા સંજોગોમાં થઈ તે પૂછે છે. પેલી ચોપડીએ ક્યાં છે આપડી? આ વનસ્પતિ એવું જ્ઞાન થયું ને? કોણ પૂછે છે? વનસ્પતિ નું નહીં, અમને ફક્ત આત્મા નું જ્ઞાન થયેલું છે. એવી રીતે થયેલું એમ નહીં. તરીકે આ તો એક દાખલો આપ્યો છે, એક્ઝામ્પલ. એમ ઋષિ મુનિઓ હતા અને એને કોઈ પ્રયોગશાળા ની જરૂર નથી, અને છતાંય એક મનુષ્ય ના કલ્યાણ ને અર્થે જ માનો કે વનસ્પતિ છે તો એના આધ્યાત્મ જ્ઞાન થી એમાં શું ગુણધર્મ રહેલા છે, અને શી વસ્તુ માનવ જાત ના કલ્યાણ માં ઉપયોગી થઈ શકે છે. એવું જે એક દર્શન જે મનુષ્યને જ્ઞાન ઊંચી કોટી નું જ્ઞાન થાય છે ત્યારે એમાં આવા ઘણા દર્શન થાય છે. તો આપને કોઈ આવું કોઈ દર્શન આ જગત કેવી રીતે ચાલે છે બધું છે મને. શું કહ્યું? કોણ ચલાવે છે તે સાચું જ્ઞાન મારી પાસે છે. તમે કોણ છો એ મારી પાસે સાચું જ્ઞાન છે. હું કોણ છું એ બધું સાચું જ્ઞાન છે. પણ આ બીજા જ્ઞાન તો મને આવડતા જ નથી. નિશાળમાં નથી આવડતું, મને તો સ્કૂલમાં નથી આવડતું, ખબર પડે ને? એટલે એ બીજા જ્ઞાન તો મને આવડતા નથી. બીજા જ્ઞાન તો બધા ઘણા હોય છે ને બારી નથી હોતા. આ જ્ઞાન અલૌકિક છે. કેવું છે? અલૌકિક. ચિંતા બંધ કરી નાખે, કાયમ માટે ચિંતા જાય. કાયમ માટે ચિંતા જાય પછી શું રહ્યું? સમાધિ રે, ચિંતામાં સમાધિ રે. લોક ગાળ જાય સમાધિ જાય નહી, એ સાચી સમાધિ. કે ગજું કાપે તો સમાધિ ના જાય, એ સાચી સમાધિ. તો પોલીસ વાળો ઘેર આવતા પ્યાના છે, પૂછે કે મગનભાઈ નું ઘર કયું? તો આ કરવાનું મગનભાઈ ફોટા. અરે ભાઈ શા માટે? ભગવાન નો સાચો ધર્મ જ પાડ્યો નથી ને. સહેજાનંદ સ્વામી ને પાડ્યો હોત તો એ કલ્યાણ થઈ જાય. કૃષ્ણ ભગવાન પાડ્યો હોત તો એ કલ્યાણ. પરમાત્મા શું, આ જગત શું, કેવી રીતે ચાલે છે, એના જેવું વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન બીજું મોટું સારો દાખલો આપી દો. બરોબર, એવું છે. દરેલા ને કોઈ દળતો હોય તમે શું કહો? દળેલી વસ્તુ હોય એને ફરી દળવા બે તમે શું કહો? આખું જગત દળેલા ને દળે જ છે. હા, દળેલા ને દળી રહ્યા છે આખું જગત. એ તમને ખબર પડી ગઈ છે? આખું જગત દળેલા ને દળે, આખું જગત દળેલા ને દળે છે. શું કહ્યું? અને હું આ તો દળેલું છું, આમાં બીજું લાવીને કઈક દળ ને. આ તો દળેલું છે. કેટલીક વસ્તુઓ દરેલી છે કઈ કે આપણે સહજા સહેજ પ્રાપ્ત થાય, સહેજા સહેજ પ્રાપ્ત થઈ જાય. હા, હું કરું છું એવું માન ના હોય તો ચાલે. એવી કઈ વસ્તુ પેલો દેહ તમને સહેજા સહેજ પ્રાપ્ત થયો છે ને? આ દેહ માં તમારે પછી કરવું પડ્યું છે, સહેજા સહેજ પ્રાપ્ત થયો છે. પછી દેહ માં જન્મ્યા પછી, જન્મ્યા પછી દૂધ મળે છે કે નથી મળતું? છોકરા ની ચિંતા કરવી પડે છે, નથી કરવી પડતી? તે વખતે કેમ જન્મી, જન્મ તે વખતે દોષ નથી હોતા? આ બધા શરીર ના અંગ હતા, દોત મહી દોત ગાલી ના આવ્યો હોત તો શું ખોટું હતું? સર કે છે ના, એકદમ ખોરાક એને પચશે નહીં, એટલે દૂધ દૂધ સિવાય એને ચાલશે નહીં. માટે દૂધ એટલે ધરવાની વસ્તુ, અને દોત હશે બધું કરશે. શું કહે છે ને, જયારે ખાવાનું પચે ત્યાર પછી દોત આવવા જોઈએ. એટલે કુદરતની રીતે એમને ફ્રી ઓફ કોસ્ટ આવે છે. કશું કરવું પડે છે મારે? દોત માં અહીં કેટલાક મહેનત કરી છે? દોત માં નહીં કરી, દોત માં કશી મહેનત નહીં કરવી પડતી? પણ આ બીજું બધું મફત નું છે. તમે ચા પીઓ છો હવા માં ઉઠ્યા નઈ, તે ચા પીઓ છો એ મફત ની છે, ખાવ છો તે મફત નું છે. આ બધું જ મફત નું ખાવ છો, સમજાય છે? અને મનમાં માનવ છે, હું લાવ્યો તેથી ખાઈએ છે, પીએ છે, હું લાવ્યો છે, અહંકાર ખોટા કરો છો, એટલું જ તો માન છે. પટો જ નથી આપ્યો. પટો આપે તો કોણ થાય? આખો દાડો પેટ્રોલ રેડ રેડ કરે છે ને બસ એને પટો હાલતો. આ પેટ્રોલ તો ફ્રી ઓફ કોસ્ટ છે. બધું કેવું છે? હા, પેટ્રોલ હોય બધું ફ્રી ઓફ કોસ્ટ છે. એ નથી નહીં ફ્રી ઓફ કોસ્ટ છે, છતાં એને જ માની બેઠો છે કે ના, પેટ્રોલ એવું છે, આટલી બધી પેટ્રોલ લાવું છું અને રેડું છું, મશીન સાફ છું. એટલે પછી પણ અમાર શું હોય? આ તો એમના સહજ છે. આમાં પુરુષાર્થ ની ખોરાવાની જરૂર જ નથી. એટલે ભગવાન ના નામ નો કઈક, ભગવાન ના નામ ના માટે જ છે તે આ કટો આપવાનો છે. તે આપતા નથી અને બીજો આખો બીજો કટો આપો છે. ભગવાન નું કેટલું કરે છે? તો મંદિરે દર્શન કરી આવવાનું તે વખત. શું માથે પડી લેના હોય બરોબર છે? હા, જો કદી સાચા પ્રેમ પ્રેમ થયો હોય ને ભગવાન ની જોડે તો ચિંતા ના થાય. આ તો આખો દાડો ચિંતામાં હરગ્યા કરે છે, ગુમા ગુમ કરે છે. ભગવાન બતાવો બતાવો. ભગવાન કેમ ના બતાવે? ભગવાન રસ્તો બતાવે છે, રસ્તે ચાલતો નથી. ફ્રી ઓફ કોસ્ટ કયો ભાગ? કે જેટલો ફરજિયાત છે એટલો બધો ફ્રી ઓફ કોસ્ટ છે. શું છે ફરજિયાત માં તમને શું લાગ્યું? શું શું ફરજિયાત છે? છોકરી પડી 50,000 રૂપિયા આવવા પડશે, બાપજી બહુ આખું જિંદગી નું બધું લઈ જાય છે. ઠીક છે, આ છોકરી પરણાવી છે ત્યારે બહુ 50,000 લઈ જાય છે, આખી જિંદગી નું લઈ જાય છે ને? તો તમે કહો છો ફ્રી છે, બહુ અઘરું પડી જાય છે. તે 50,000 કઈ ખરો ખર્ચે છે, અને ફરી વખતે નથી હોતા 5,000 પહેણે છે. એ તો મફત પહેણે બાપજી, એ તો હમણાં મફત જ પહેણે છે. 50,000 મળે છે ને, એ તમને સહજ મળે છે, અને નથી મળતા આપવાની વાત ને મહત્વ માંથી 50,000 આપવા પડશે એની વાત કરે છે. મફત બરોબર છે, હલવા પડ્યા બાપજી, જેને હલવા પડ્યા ને તમને તો એમાં બે ત્રણ ટકા દલાલી મળે, શું દલાલી મળે, નામ ના થાય ને, બાકી બધું લઈને આવેલા છે, બધું તમે લઈને આવ્યા છો, હિસાબ લઈને આવ્યા છો, આપડા જુદા જુદા છે બધાના હિસાબ પોતાનો છે, ખોટ વાળો હિસાબ લાવ્યો છે, ખોટ વાળો નફો વાળો નફો વાળો એનો અહંકાર કરવાનો અર્થ નથી. કઈ ભગવાન નહી, ભગવાન છે, વાત સાચી છે, પણ એની સમાધિ અવસ્થા તમે જે માનો છો ને તેવી નથી. સમાધિ આખું હિન્દુસ્તાન જે માને છે એ સમાધિ ગણાતી નથી. આ નકલી સમાધિ છે. શું છે? નકલી સમાધિ છે. આપણે રામકૃષ્ણ પરમહંસ ની નકલી કહી શકાય? રામકૃષ્ણ પરમહંસ ની નકલી કહી શકાય? નકલી સમાધિ કહેવાય. રામકૃષ્ણ પરમહંસ નકલી સમાધિ કોને કહેવાય? નામ કહેવાય કે સમાધિ જાગ્રત પૂર્વક હોવી જોઈએ. કેવી? જાગ્રત પૂર્વક. હા, મન વચન કાયા ની સંપૂર્ણ જાગૃતિ પૂર્વક, સેજ પણ એક પાછળ મત ઘટ્યું હોય તે ખબર પડે તો સમાધિ રહેતા હોય.